શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 19 ત્યાજ્ય ગ્રાહ્ય દ્રવ્ય શુદ્ધિ અશોચ નિર્ણય તથા કર્તવ્ય અકર્તવ્યનું વર્ણન. મદાલસા કહે છે, બેટા હવે ત્યાજ્ય અને ગ્રાહ્ય વસ્તુઓનું પ્રકરણ શરૂ કરું છું. સાંભળો, ઘી અથવા તેલમાં પકાવેલું અન્ન લાંબા સમયનું બનાવેલું અથવા વાસી હોય તો પણ તે ભોજન કરવા યોગ્ય છે. ઘઉં, જવ તથા ગોરસની બનેલી વસ્તુઓ તેલ ઘીમાં ન બની હોય તો પણ તે પૂર્વવત ગ્રાહ્ય છે. ભોજ્યમ અન્નમ પર્યુષિતમ સ્નેહાક્તમ ચિરસંભૃતમ અસ્નેહાસ્વાપી ગોધુમય ગોધુમયવ ગોરસ વિક્રિયા. અધ્યાય 35:1-2 શ્લોક સંખ્યા. શંખ, પથ્થર, સોનું, ચાંદી, દોરડું, કપડાં, શાક, મૂળ, ફળ, વિદળ એટલે વાંસના બનેલા ટોપલા વગેરે, મણી, હીરા, મૂંગા, મોતી તથા મનુષ્યના શરીરની શુદ્ધિ જળથી થાય છે. લોઢાના હથિયારોને શુદ્ધ પાણીથી ધોવાથી અથવા પથ્થર કે સાન પર ઘસવાથી થાય છે. જે પાત્રમાં તેલ અથવા ઘી રાખવામાં આવ્યું હોય તેની સફાઈ ગરમ જળથી થાય છે. સુપડું, અનાજ, મૃગચર્મ, મૂસળ, ખાંડણી તથા કપડાના ઢગલાની શુદ્ધિ જળ માટેથી શુદ્ધ થાય છે. તૃણ, કાષ્ટ અને ઔષધિઓની શુદ્ધિ જળ છાંટવાથી થાય છે. ઘેટાના ઊનથી બનેલા કપડાં અને કેસ એટલે કે વાળ વગેરે દોષયુક્ત થઈ ગયા હોય તો તેમની શુદ્ધિ સરસવ અથવા તલના ખોળ અને જળથી થાય છે. આ જ પ્રમાણે રૂથી બનેલા કપડાં, પાણી અને ક્ષારથી શુદ્ધ થાય છે. માટીના વાસણ બીજી વાર તપાવવાથી શુદ્ધ થાય છે. ભિક્ષામાં પ્રાપ્ત અન્ન, કારીગરોનો હાથ, બજારમાં વેચવા માટે આવેલું શાક વગેરે વસ્તુઓ, સ્ત્રીઓનું મુખ, ગલીમાંથી આવેલી વસ્તુ જેના ગુણદોષનું જ્ઞાન ન હોય એવી વસ્તુ અને સેવકોની લાવેલી વસ્તુ સદા શુદ્ધ માનવામાં આવી છે. જેના બાળકે હજુ સ્તનપાન છોડ્યું નથી એવી સ્ત્રી તથા દુર્ગંધ અને પરપોટા વિનાનું જળ સ્વાભાવિક શુદ્ધ છે. સમયાનુસાર અગ્નિમાં તપાવવાથી, વાળવાથી, ગાયોના ચાલવા ફરવાથી, લીંપવાથી, ખેડવાથી તથા સિંચવાથી જમીનની શુદ્ધિ થાય છે. વાળવાથી અને દેવતાઓની પૂજાથી ઘર શુદ્ધ થાય છે. જે પાત્રમાં વાળ અથવા કીડા પડ્યા હોય, જેને ગાયે સૂંઘી લીધું હોય તથા જેમાં માખો પડી હોય તેની શુદ્ધિ રાખ અને માટીથી મસળીને જળ દ્વારા ધોવાથી થઈ જાય છે. તાંબાનું વાસણ ખટાશથી, રાંગા અને શિશુ રાખથી અને કાંસાના વાસણની શુદ્ધિ રાખ અને જળથી થાય છે. જે પાત્રમાં કોઈ અપવિત્ર વસ્તુ પડી ગઈ હોય તેને માટી અને જળથી ત્યાં સુધી ધોવી જ્યાં સુધી તેની દુર્ગંધ દૂર ન થાય, એનાથી તે શુદ્ધ થાય છે. પૃથ્વી પર પ્રાકૃતિક રૂપે વર્તમાન જળ જેનાથી એક ગાયની તૃષા શાંત થઈ શકે શુદ્ધ માનવામાં આવ્યું છે. ગલીમાં પડેલું વસ્ત્ર વાયુના સ્પર્શથી શુદ્ધ થાય છે. ધૂળ, અગ્નિ, ઘોડો, ગાય, છાયા, કિરણો, વાયુ, જળના છાંટા અને માખ વગેરે આ બધા અશુદ્ધ વસ્તુના સંસર્ગમાં આવવા છતાં પણ શુદ્ધ રહે છે. બકરા અને ઘેટાનું મુખ શુદ્ધ માનવામાં આવ્યું છે, પરંતુ ગાયનું નહીં. વાછરડાનું મુખ તથા માતાના સ્તન પણ પવિત્ર માનવામાં આવે છે. ફળ પાડવામાં પક્ષીની ચાંચ પણ શુદ્ધ માનવામાં આવી છે. આસન, સૈયા, સવારી, નાવ અને રસ્તાનું ઘાસ આ બધા બજારમાં વેચાનારી વસ્તુની જેમ સૂર્ય અને ચંદ્રમાના કિરણો તથા વાયુના સ્પર્શથી શુદ્ધ થાય છે. ગલીઓમાં હરવા ફરવા, સ્નાન કર્યા બાદ, છીંક આવ્યા બાદ, પાણી પીધા બાદ, ભોજન કર્યા બાદ તથા વસ્ત્ર બદલ્યા પછી આચમન કરવું જોઈએ. અસ્પૃશ્ય વસ્તુઓ સાથે જેમનો સ્પર્શ થઈ ગયો છે તેની રસ્તાના કીચડની અને જળની તથા ઈંટથી બનેલી વસ્તુઓની શુદ્ધિ વાયુના સંસર્ગથી થાય છે. અજાણતા જો દૂષિત ભોજન કરી લેવામાં આવે તો 3 રાત ઉપવાસ કરવો અને જાણી સમજીને કર્યું હોય તો તેના દોષની શાંતિને માટે પ્રાશ્ચિત કરવું. મનુષ્યના ભીના હાડકાનો સ્પર્શ થઈ જાય તો સ્નાન કરવાથી શુદ્ધિ થઈ જાય છે. અને સૂકા હાડકાનો સ્પર્શ થઈ જાય તો આચમન કરીને ગાયનો સ્પર્શ અથવા સૂર્યના દર્શન કરવાથી મનુષ્ય શુદ્ધ થઈ જાય છે. બુદ્ધિમાન પુરુષે રક્ત તથા ઉપટનને ઓળંગવા નહીં અને કસમયે ઉદ્યાન વગેરેમાં કદાપી ન રોકાય. લોકનિંદિત વિધવા સ્ત્રી સાથે વાર્તાલાપ ન કરે. એઠવાળ, મળમૂત્ર અને પગ ધોયેલા જળને ઘરની બહાર ફેંકવા, બીજાના ખોદાવેલા તલાવ વગેરેમાંથી 5 લોંદા માટે કાઢ્યા વિના સ્નાન ન કરે. દેવતા સંબંધી સરોવર તથા ગંગા વગેરે નદીઓમાં સદા સ્નાન કરવું. દેવતા, પિતર, ઉત્તમ શાસ્ત્ર, યજ્ઞ અને મંત્ર વગેરેની નિંદા કરનારા પુરુષનો સ્પર્શ અને વાતચીત કરનારની સૂર્યના દર્શનથી શુદ્ધિ થાય છે. રજસ્વલા સ્ત્રી, પતિત, મૃતક, વિધર્મી, પ્રસૂતા સ્ત્રી, નપુંસક, વસ્ત્રહીન, ચાંડાળ, મડદા ઉપાડનારા તથા પર સ્ત્રી ગામી પુરુષને જોઈને વિદ્વાન પુરુષે એ જ પ્રમાણે સૂર્યદર્શન વડે આત્મશુદ્ધિ કરવી જોઈએ. અભક્ષ્ય પદાર્થ, નવપ્રસૂતા સ્ત્રી, નપુંસક, બિલાડી, ઉંદર, કૂતરું, મરઘા, પતિત, જાતિ બહિષ્કૃત, ચાંડાળ, મડદા ઉપાડનાર, રજસ્વલા સ્ત્રી, સુવર તથા અશોચ મનુષ્યનો સ્પર્શ થઈ જાય તો સ્નાન કરવાથી શુદ્ધિ થાય છે. જેના ઘરમાં નિત્યકર્મનો દરરોજ અનાદર થતો હોય તથા જેને બ્રાહ્મણોએ ત્યાગી દીધો હોય તે નરાધમ મહાપાપી છે. નિત્યકર્મનો ત્યાગ કદી કરવો નહીં. તેને ન કરવાનું બંધન તો માત્ર જન્મસૂતક અને મરણસૂતકમાં જ છે. નિત્યસ્ય કર્મણો હાનિ ન કુર્વિત કદાચન તસ્ય ત્વકરણે બંધ કેવલમ મૃત જન્મશુ. 35મો અધ્યાયનો 39મો શ્લોક. અશોચ પ્રાપ્ત થયા પછી બ્રાહ્મણ દસ દિવસ ક્ષત્રિય બાર દિવસ તથા વૈશ્ય 15 દિવસ દાન હોમ વગેરે કર્મોથી અલગ રહે. શુદ્ર 1 મહિના સુધી પોતાનું કર્મ ન કરે. ત્યાર પછી બધા લોકો પોતપોતાના શાસ્ત્રોક્ત કર્મોનું અનુષ્ઠાન કરે. મૃતકને ગામની બહાર લઈ જઈને તેના દાહ સંસ્કાર કર્યા બાદ એક ગોત્રવાળા ભાઈ બંધુઓએ પહેલા 4, 7, અને 9મા દિવસે પ્રેતને માટે જળ આપવું જોઈએ તથા 4થા દિવસે તેની ચિતાની રાખ અને હાડકાનો સંચય કરવો જોઈએ. અસ્થિ સંચય બાદ તેમનો અંગ સ્પર્શ કરી શકાય છે. પછી સમાનોદક પુરુષ પોતાના બધા કર્મ કરી શકે છે, પરંતુ સપિંડ લોકો માત્ર સ્પર્શના અધિકારી થાય છે. જે દિવસે મૃત્યુ થયું હોય તે દિવસે સમાનોદક અને સપિંડ બંનેનો સ્પર્શ કરી શકાય છે. વૃક્ષ, સર્પ, ગાય, દાઢોવાળા જીવ, શસ્ત્ર, જળ, પાસ, અગ્નિ, વિષ, પર્વત પડવાથી તથા ઉપવાસ વગેરે દ્વારા મૃત્યુ થાય તો, અથવા બાળક, પરદેશી તથા પરિવ્રાજકનું મૃત્યુ થાય તો તત્કાળ સૂતક નિવૃત્ત થઈ જાય છે તથા કેટલાક લોકોનો મત છે કે 3 દિવસ સૂતક રહે છે. જો સપિંડોમાંથી એકનું મૃત્યુ થયા બાદ થોડા જ દિવસોમાં બીજાનું મૃત્યુ થાય તો પહેલાંના સૂતકમાં જેટલા દિવસ બાકી હોય તેટલા જ દિવસની અંદર બીજાનું પણ શ્રાદ્ધ વગેરે કર્મ પૂર્ણ કરી દેવું જોઈએ. જન્મસૂતકમાં આ જ વિધિ જોવામાં આવે છે. સપિંડ તથા સમાનોદક વ્યક્તિઓમાં એકના પછી બીજાનો જન્મ થાય તો પહેલાંની સાથે બીજાનું પણ સૂતક ઉતરી જાય છે. સપિંડા નામ સપિંડસ્તુ મૃતે અન્યાસ્મિન મૃતો યદિ પૂર્વા શોચ સમાખ્યાતે હિ કાર્ય તસ્ય દિને હિ ક્રિયા એષ એવ વિધિર્દ્રષ્ટો જન્મ અન્યપી હિ સૂતકે સપિંડા નામ સપિંડેશુ યથા વત શોધકેશુ ચ. 35મો અધ્યાયના 47થી 48શ્લોક સંખ્યા. પુત્રનો જન્મ થયા પછી પિતાએ વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ. તેમાં પણ જો એકના જન્મ પછી બીજાનો જન્મ થઈ જાય તો પહેલાં જન્મેલા બાળકના દિવસે પણ બીજાની શુદ્ધિ થઈ જાય છે. તત્રાપી યદિ ચ અન્યસ્મી જાતે જાયતે ચાપરહ તત્રાપી શુદ્ધિર દૃષ્ટા પૂર્વ જન્મવતો દિનેહી. 35મો અધ્યાયનો 40મો શ્લોક. લોકમાં જે જે વસ્તુ વધારે પ્રિય હોય તથા ઘરમાં પણ જે વસ્તુ વધારે લાગે તેને અક્ષય બનાવવાની ઈચ્છા રાખવાવાળા પુરુષે તે વસ્તુ ગુણવાન વ્યક્તિને આપવી. સૂતકના દિવસ સમાપ્ત થઈ ગયા પછી જળ, વાહન, આયુધ, ચાબુક અને દંડનો સ્પર્શ કરીને બધા વર્ણના લોકો પવિત્ર થઈને પોતપોતાના વર્ણધર્મનું અનુષ્ઠાન કરે, કેમ કે તે આ લોક અને પરલોકમાં પણ કલ્યાણપ્રદ છે. ત્રણેય વેદોનો સર્વદા સ્વાધ્યાય કરે, વિદ્વાન બને, ધર્માનુસાર ધનનું ઉપાર્જન કરે અને તે ધનને યત્નપૂર્વક યજ્ઞમાં વાપરે. જે કર્મને કરતાં પોતાના મનમાં ધૃણા ન થાય અને જેને મહાપુરુષોની સામે પ્રગટ કરવામાં સંકોચ થાય, તેવું કર્મ પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. બેટા, આવા આચરણવાળા ગૃહસ્થ પુરુષને ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે તથા લોક અને પરલોકમાં પણ તેનું કલ્યાણ થાય છે. માતાનો આ પ્રમાણે ઉપદેશ ગ્રહણ કરીને રાજા ઋતુધ્વજના પુત્ર અલર્કે યુવાવસ્થામાં વિધિપૂર્વક પોતાના લગ્ન કર્યા. તેને અનેક પુત્રો થયા. તેણે યજ્ઞો દ્વારા ભગવાનનું યજન કર્યું અને નિરંતર તે પિતાની આજ્ઞાનું પાલન કરવામાં સંલગ્ન રહેતો હતો. ત્યાર પછી ઘણા સમય બાદ વૃદ્ધાવસ્થા આવવાથી ધર્મપરાયણ મહારાજ ઋતુધ્વજે પોતાની પત્ની સાથે તપસ્યા માટે વનમાં જવાનો વિચાર કર્યો અને પુત્રનો રાજ્યાભિષેક કરી દીધો. તે સમયે મદાલસાએ પોતાના પુત્રની વિષયક આસક્તિને હટાવવાને માટે તેણે અંતિમ વચન કહ્યું. બેટા, ગૃહસ્થ ધર્મનું અવલંબન કરીને રાજ્ય કરતા જો તમારા ઉપર પ્રિય બંધુના વિયોગથી, શત્રુઓની દખલથી અથવા ધનના નાશથી થનારું કોઈ અસહ્ય દુઃખ આવી પડે તો મારી આપેલી આ અંગૂઠીમાંથી આ ઉપદેશ પત્ર કાઢીને જે રેશમી વસ્ત્ર પર બહુ સૂક્ષ્મ અક્ષરોમાં લખવામાં આવ્યો છે તે તમે અવશ્ય વાંચજો, કેમ કે મમતામાં બંધાયેલો ગૃહસ્થ દુઃખોનું કેન્દ્ર છે. સુમતિ કહે છે, આમ કહીને મદાલસાએ પોતાના પુત્રને સોનાની અંગૂઠી આપી અને ગૃહસ્થ પુરુષને યોગ્ય અનેક અનેક આશીર્વાદ પણ આપ્યા. ત્યાર પછી પુત્રને રાજ્ય સોંપીને મહારાજ કુવલ્યાસુ અને મહારાણી મદાલસા તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા. અધ્યાય 19 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.